બિરાજો શુભ શાંતિ આરદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષરધામનાયતિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણા જાયે પરુ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય સહજાનંદાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. રાધા રમણ દેવની જય. અનેક પતિતોને પૂરણ કામ કરવા માટે કૃપા કરીને આ પૃથ્વી ઉપર પધારેલા મોટા મોટા મુનિઓ જે પ્રભુનું ધ્યાન ધરે છે એવા ભગવાન ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ સાગર સમી ઊંડાઈ અને મેરુ સમી ઊંચાઈ પર ઊંચાઈ જેટલું જેમનું જીવન પથરાયેલું હતું એવા સદવિદ્યા સદ્ધર્મ રક્ષક અક્ષરધામમાં વિરાજિત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શીલ સંતોષ નેવળી શાંતિ રે જેમાં રહીને બોલે છે એવા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સદાય પ્રભુ સ્મરણમાં રત એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી ઉપરાંત મહારાજને રાજી કરી રહેલા તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો કલ્યાણજી બાપાની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ ને એમના દીકરા મયંકભાઈ પ્રકાશભાઈ મનોજભાઈ આદિ યજમાન પરિવાર ભક્તજનો અને કથા શ્રવણ કરવા માટે પધારેલા તમામ ભાવિક ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજને અતિશય પ્રિય એવો ગ્રંથ સર્વથી પર ભગવાન વાસુદેવ છે, અનાદિ નારાયણ છે, એનાથી પર કોઈ નથી એવા મહાત્મ્યનો બોધ આપનાર ગ્રંથ વાસુદેવ મહાત્મ્યની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેનો આજે કેટલામો દિવસ છે? આજે 9મો દિવસ છે. ગઈકાલે આપણે શું વાત આવી? સરસ. એ જે આપણે કાલે શ્રવણ કર્યું એ પ્રમાણે કન્ક્લુઝન કાઢીએ તો કુલ ચાર ભેદ થાય. એક તો ભગવાનના સંબંધે રહિત કેવળ પ્રવૃત્તિ ધર્મ, ભગવાનના સંબંધે રહિત કેવળ નિવૃત્તિ ધર્મ, આ બે. અને બીજા બે, ભગવાનના સંબંધે સહિત પ્રવૃત્તિ ધર્મ અને ભગવાનના સંબંધે સહિત નિવૃત્તિ ધર્મ. એમાં ભગવાનના સંબંધે સહિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મ છે એના પણ બે ભેદ. એક તો સકામ ભાવે ભગવાનના સંબંધે સહિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મ, અને બીજો એ કે નિષ્કામ ભાવે ભગવાનના સંબંધે સહિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મ. એટલે કુલ ગણીએ તો કુલ છ ભેદ થાય. એમાં જો સવાસનિક ભક્ત હોય, ભગવાન સાથે જોડાયેલા હોય, તો જ્યારે એની વાસનાનો નાશ થાય ત્યારે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એ વિના ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. આપણને એમ થતું હોય કે જો વાસના હોય તો ભગવાનના ધામની પ્રાપ્તિ શા માટે ન થાય? કારણ કે ગઈકાલે તો એવી વાત આવી, યેન કેનાપી ભાવેન, કોઈ પણ ભાવ દ્વારા જો ભગવાનમાં જોડાયેલા હોય તો મોક્ષ થાય. અને દ્રષ્ટાંત પણ એવું આવ્યું, ખીમો અને દેહો જાડવા હતા, મહારાજનો પૂર્વજન્મમાં યોગ થયો તો બીજે જન્મે સત્સંગમાં જન્મ મળ્યો. તો આપણે તો કથાનું શ્રવણ કરીએ છીએ, મહારાજનું નામ સ્મરણ કરીએ છીએ, રોજ અડધી કલાક ધૂન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, એ તો જડ હતા, એને વાસના શું કહેવાય એ પણ ખબર નહોતી. અને આપણને તો બધી ખબર છે, અને કદાચ થોડી ઘણી વાસના આપણને રહી જાય તો શું મોક્ષ ન થાય? તો ન થાય. જે ચિત્તમાં વિષયના સુખને ચાહય તે તો કદાપિ જન અક્ષરમાં ન જાય. કેમ ન થાય? ખીમા અને દેહાનું તો કલ્યાણ થયું તો આપણું કેમ ન થાય? સમાધાન એવું છે કે ખીમો અને દેહો ભલે એ વૃક્ષના વૃક્ષ યોનિમાં હતા, મહારાજનો યોગ થયો પછી એનું કલ્યાણ તરત નથી થયું. જાડવા હતા અને તરત એ બંનેના આત્માને મહારાજે અક્ષરધામમાં પહોંચાડી દીધા એવું નથી. પહેલા તો એને કલ્યાણનો માર્ગ ઉઘાડો થયો છે, એનો સત્સંગમાં જન્મ મળ્યો એટલે કલ્યાણનો માર્ગ ઉઘાડો થયો. અને સત્સંગમાં આવ્યા પછી આવી જ રીતે જેમ આપણે કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ, કથા વાર્તાનું શ્રવણ કર્યું, મહારાજના દર્શન કર્યા, નિર્વાસનિક થયા અને પછી ભગવાનના ધામમાં ગયા છે. આપણે પણ એવી જ રીતે, સંતો વાત કરે ને કે એ ગુણાતીતાનંદ સ્વામી ઉઘાડા પગે ચાલતા હશે, શાસ્ત્રીજી મહારાજ ઉગાડા પગે ચાલતા હોય, અને એમાં ક્યાંક મેદાન હોય ને ઘાસનું થુંબડું હોય એમાં આવી ગયા હોય. અને એટલા માટે આ સભા મંડપમાં આપણને બેસવા મળ્યું છે. હવે આપણે કથા વાર્તાનું શ્રવણ કરીએ, નિર્વાસનિક થાશું, ત્યારે જ આપણે ભગવાનના ધામમાં પહોંચી શકીશું. એટલે સંપૂર્ણ નિષ્કામ ભાવે ભગવાનના સંબંધે સહિત જો કોઈ નિવૃત્તિ ધર્મમાં હોય કે પ્રવૃત્તિ ધર્મમાં હોય તો નિર્વાસનિક એવા એકાંતિક ભક્તને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે નિર્વાસનિક થાવું અને ભગવાનમાં જોડાવું, બાકી ગૃહસ્થ આશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું તો એ જ છે. કેવી સરળ ભાષામાં સમજાઈ જાય, પ્રેક્ટિકલ જીવનમાં આમાં કાંઈ બીજું સમજવા ન જવું પડે એવી રીતે સ્વામીએ સહેજે સહેજે આપણને આ બધું શીખવાડ્યું. ગઈકાલે ભગવાન નારાયણે નારદજીને જે જે પણ કાંઈ ધર્મો હતા એનું ફળ, એનું નિરૂપણ કર્યું. કયા કયા સંવાદ ચાલે છે? કુલ ચાર જગ્યાએ. સૌ પ્રથમ તો ઉગ્રસ્રવા અને શૌનકાદિક ઋષિઓ, બીજું સ્કંદ અને સાવરણી ઋષિ, ત્રીજા ભીષ્મ પિતામહ અને રાજા યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાન સામે ઊભા છે, અને ચોથું ભગવાન નારાયણ અને નારદજી. નારાયણ અને નારદજી એ આવી વાતો કરે છે એવું અત્યારે કોણ બોલે છે? ઉગ્રસ્રવા શૌનકાદિક ઋષિઓને કહે છે અને કાર્તિક સ્વામી સાવરણી ઋષિને કહે છે. એટલે આગળ ચોથો જે અધ્યાય શરૂ થાય છે એમાં અને આપણે બધા એ બધાએ જે કીધું એ આપણે અહીંયા કહીએ છીએ. કાર્તિક સ્વામી જે સાવરણી ઋષિને કહે છે ને, ચોથા અધ્યાયથી એનો ઉલ્લેખ છે. એટલે અહીંયા નારાયણ ભગવાન અને નારદજીનો સંવાદ આવો ચાલે છે એવું કાર્તિક સ્વામી સાવરણી ઋષિને કહે છે. સ્કંદ ઉવાચ, સ એવ મુક્તોત્મવિદં વરિષ્ઠો નારાયણાયેનોત્તમ પુરુષેણ જગાદ વાક્યં જગતાં ગરિષ્ઠં તમચ્યુતં લોકહિતાદિવાસં તમચ્યુતં લોકહિતાદિવાસં. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, ઉત્તમ પુરુષેણ નારાયણેન, ઉત્તમ પુરુષ જેનાથી બીજો કોઈ ઉત્તમ નથી એવા ઉત્તમ પુરુષ એવા ભગવાન નર નારાયણ દ્વારા, કે જે સદાયને માટે આ લોકની અંદર તમામ મનુષ્યોનું હિતને કરે છે, એવા જે ભગવાન નારાયણ એ આત્મવિદોમાં વરિષ્ઠ આત્મજ્ઞાનીમાં અતિશય શ્રેષ્ઠ એવા નારદજીને આ વાક્યો કહ્યા ત્યારે અચ્યુત એવા પરમાત્માને ઉદ્દેશીને નારદજી શું કહે છે? શ્રુતમ મયા દેવ સમમ ત્વયોક્તમ ઋષ્યા કૃતિર્ચાદિત ભૂરિદામના તવેવ લીલા સકલેયમીશ સર્વેશ્વરસ્યેતિ વિદામિ ચિત્તે સર્વેશ્વરસ્યેતિ વિદામિ ચિત્તે. નારદજી કહે છે, હે ભગવાન, ત્વયા ઉક્તમ મયા સમમ શ્રુતમ, તમે જે પણ કાંઈ અત્યાર સુધી મને કહ્યું છે એ મેં ખૂબ જ સારી રીતે સાંભળ્યું છે. સાંભળવાની પણ ત્રણ રીત છે, આ કાનેથી સાંભળ્યું અને આ કાનેથી કાઢી નાખ્યું, કાનેથી સાંભળ્યું અને મુખેથી બોલી નાખ્યું, અને કાનેથી સાંભળ્યું અને હૃદય સોસરવું ઉતારી દીધું. નારદજી કહે છે, હે દેવ, ત્વયા ઉક્તમ મયા સમમ શ્રુતમ, તમે જે કહ્યું છે એને મેં કાનેથી કાઢી નાખ્યું, મુખેથી બોલી પણ નાખ્યું. ક્યાં ઉતાર્યું છે? જીવમાં ઉતાર્યું છે. નારદજી આપણને કઈ રીતે કથા વાર્તાનું શ્રવણ કરવું એ શીખવે છે. ઋષ્યા કૃદિત છાદિત ભૂરી ધામના, હે પ્રભુ, તમે તો સર્વેશ્વર છો, માયાના પણ નિયંતા છો. અત્યારે જે તમે આ ઋષિ વેશને ધારણ કરીને રહેલા છો એ તો તમારી લીલા લીલા છે. બ્રાહ્મણનો વેશ ધરીને તમે જે જે દેવ વંદના કરો છો, પિતૃ તર્પણ કરો છો, એ લોક શિક્ષાર્થે કરો છો. ન કર્તવ્યમ નાસ્તિ કિમપિ ત્રિષુ લોકેશુ કિંચન, આ ત્રણેય લોકની અંદર ભગવાનને કઈ કરવા જેવું છે જ નથી, કારણ કે નાનમ આપતમ અવાપ્તવ્યમ, ભગવાન પૂર્ણ કામ છે, ભગવાનને કઈ પ્રાપ્ત કરવા જેવું પણ નથી, છતાં પણ કરે છે શા માટે? લોક શિક્ષણાર્થે. જો ભગવાન જ કર્મનું આચરણ ન કરે, દેવ વંદન ન કરે, પિતૃ તર્પણ ન કરે, તો મમ વર્તમાન વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ્વ. ભગવાનના માર્ગને સૌ લોકો અનુસરે અને ભગવાનની રીતને એ અનુસરે તો એ પણ દેવ વંદન અને પિતૃ વંદન કરતા બંધ થઈ જાય. ભગવાનને કાંઈ કરવાની જરૂર નથી, છતાં પણ પૂર્ણ કામ એવા ભગવાન લોક શિક્ષણને માટે ધર્મોનું પાલન કરે છે. ત્વદ્દર્શનેને વહિ પૂર્ણ કામો અવામી ભૂમન સ્વરુદીપ્સિતેન તથાપ્યહં તત્તવ પૂર્વરૂપં પ્રબોધિ દ્રુક્ષામિ કૌતુકં મે. હે ભૂમન, ભૂમન શબ્દ ખૂબ સરસ છે. આગળની કથા વાર્તામાં ઉપનિષદોના આધારે એ ભૂમન શબ્દ ભગવાન માટે શા માટે વપરાયો છે, એની કેટલી ઉત્કૃષ્ટતા છે એ આપણે સમજીશું. ભૂમન એટલે થાય જે ભગવાનના સ્વરૂપની અંદર આનંદનો ભાર નથી. સુખનો વિરોધી હજી મળે દુઃખ, પણ આનંદનો વિરોધી, આનંદનો વિરોધી ન મળે. એટલે આપણે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ને ત્યારે ભગવાન માટે શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો, ધર્મે ઘેર આનંદ ભયો. સાક્ષાત ભગવાન આનંદનું સ્વરૂપ છે. એ આનંદ એ સ્વયં એ ધર્મદેવ નંદજીના ઘરે પ્રગટ થયા. નંદ ઘેર આનંદ ભયો. હે આનંદ સ્વરૂપ પરમાત્મા, તમે તો આનંદનો સાગર છો. ઘણા દિવસોથી નારદજી કહે છે કે મારા હૃદયની અંદર એવી ઈચ્છા હતી કે હું ભગવાનના દર્શન કરું. ત્વદર્શનેન એવ પૂર્ણ કામઃ, તમારી કૃપાથી મને તમારું દર્શન થયું છે એટલા માટે હું પૂર્ણ કામ થયો છું. એક પણ ઈચ્છા મારા હૃદયની અંદર હવે રહી નથી. અને જ્યારે પ્રત્યક્ષ રૂપે ભગવાનના દર્શન આપણે કરતા હોઈએ અને ભાવ હોય ને, બે વસ્તુ બદલાઈ જાય. એક શરીરના હાવ બદલાઈ જાય, અને હાવ ભાવ કહે ને કે હાવ ભાવ બદલાઈ જાય, એ હાવ ભાવ. આપણે મહારાજના પ્રગટપણે દર્શન કરીએ છીએ કે નહીં એ આપણને ખ્યાલ ક્યારે આવે? આ બે વસ્તુ બદલાવી જોઈએ, એક તો હાવ અને બીજું ભાવ. હાવ એટલે શરીરની સ્થિતિ. મહારાજની સામે આપણે ઊભા હોઈએ તો વ્યવસ્થિત, આપણે જો થઈ જઈએ તો આપણને એમ લાગે કે નહીં પ્રગટ ભાવ છે. અને બીજા જેમ તેમ વાતો કરતા હોય એમ આપણે વાતો કરવા લાગીએ તો પ્રગટ ભાવ નો કહેવાય. એટલે શરીરની સ્થિતિ બદલાઈ જાય અને બીજું ભાવ બદલાઈ જાય, મનના ભાવ બદલાઈ જાય. કોઈ મોટા પુરુષ એ આપણી સામે આવ્યા હોય, ગુરુ મહારાજ હોય, તો કેમ મનના ભાવ બદલાઈ જાય છે? મનની અંદર જે સંકલ્પ વિકલ્પ ઉઠતા હોય એ સંકલ્પ વિકલ્પ શમી જાય છે. એમ ભગવાનના દર્શન કરીએ, જો પ્રગટ ભાવે દર્શન થતા હોય ને તો મનના સંકલ્પે વિરામ પામી જાય અને પૂર્ણ કામ થઈ જવાય. જેવી રીતે નારદજી એ ભગવાનના દર્શન કરીને પૂર્ણ કામ થાય છે, એવી રીતે આપણે પણ પૂર્ણ કામ થઈ જઈએ. કારણ કે જે ભગવાન અક્ષરધામની અંદર છે એ જ આ છે, આ છે એ છે એતત વેતત. અહીંયા જે છે અક્ષરધામની અંદર છે એ જ અહીંયા છે. અને જો એવા ભાવથી આપણે દર્શન કરતા હોઈએ તો આપણે પણ પૂર્ણ કામ થઈ જઈએ. નારદજી કહે છે ત્વદર્શનેન એવ, તમારા દર્શનથી જ હું પૂર્ણ કામ થયો છું. હવે મારે બીજી કોઈ પણ ઈચ્છા નથી. તથાપિ, છતાં પણ, અહમ તત્પૂર્વ રૂપમ દિદૃક્ષામી હે પ્રભો. છતાં પણ હે ભગવાન, પૂર્ણ કામ તો થયો છું પણ મારા મનની અંદર કૌતુક વર્તે છે, આશ્ચર્ય વર્તે છે કે તમે જે ભગવાનના સ્વરૂપને સત્ય સ્વરૂપ કહ્યું કે ત્રિકાળની અંદર ક્યારે પણ જે ભગવાનના સ્વરૂપનો બાધ થઈ શકતો નથી, જે ભગવાનનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, જે ભગવાનના એ સ્વરૂપની અંદર જ્ઞાન નામનો ગુણ રહ્યો છે, જે ભગવાન અનંત છે, જેની કોઈ સીમા નથી, સીમાડા નથી, કોઈ પાર પામી શકતું નથી, એવા અનંત સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, દિવ્ય વિગ્રહ વાળા ભગવાન કેવા હશે જેના કોઈને પાર પામી નથી શકતું, જેનું મન સંકલ્પ વિકલ્પ નથી કરી શકતું, બુદ્ધિ નિશ્ચય કરી શકતી નથી, ચિત્ત જે ભગવાનનું ચિંતન નથી કરી શકતું, અહંકાર એવો અહમ નથી ધરી શકતું કે હું એ ભગવાનનો છું ને એ ભગવાન મારા છે, પંચાળાનું ચોથું, એ ભગવાન કેવા હશે? મને આશ્ચર્ય વર્તે છે, એ ભગવાનની આંખો કેવી હશે, ભગવાનના હોઠ કેવા હશે, ભગવાનનું રૂપ કેવું હશે, મને આશ્ચર્ય વર્તે છે. માટે દિદૃક્ષા દર્શનસ્ય ઈચ્છાયતિ દિદૃક્ષા, દર્શન કરવાની મારા હૃદયની અંદર થોડી ઈચ્છા વર્તે છે, માટે તમે મને એ રૂપના દર્શન કરાવો. ભગવાન નારાયણ શું કહે છે? નત સ્વરૂપમ મમ દાન યજ્ઞ યોગેશ્ચ વેદેશ તપસાપિ દૃશ્યમ એકાંતિકે ભક્તવરેસ્તુ ભક્ત્યા યનન્યયા નારદ દૃશ્યતે તત્, યનન્યયા નારદ દૃશ્યતે તત્. ભગવાન નારાયણ કહે છે, હે નારદજી, તત્ સ્વરૂપમ દાન યજ્ઞ યોગે હિ વેદે હિ તપસાપિ ન દૃશ્યમ. કોઈ 100 અબજનું દાન કરે, કોઈ 10 કરોડ અબજ, આલો 10 કરોડ અબજ નું દાન કરે, 100 કરોડ અબજ આલો, તોય પણ ભગવાન નો મળે. એટલા યજ્ઞ કરીએ તો? યજ્ઞ કરવા છતાં પણ નથી મળતા. અષ્ટાંગ યોગની સાધના કરીએ, સિદ્ધ દશાને પામી જઈએ, તો પણ ભગવાનનું જે પર સ્વરૂપ છે, અક્ષરધામની અંદર છે, એ સ્વરૂપનું દર્શન થતું નથી. વેદોનું અધ્યયન કરી લઈએ તો પણ દર્શન થતું નથી. આપણને એમ થાય કે લાખો વર્ષો સુધી તપ કરીએ અને પછી કદાચ ભગવાન દર્શન આપે, ધ્રુવજીને દર્શન આપ્યા એમ, તો એમ પણ દર્શન થતું નથી. તો કઈ રીતે થાય છે અને કોને થાય છે? દાન કરવાથી નથી થતું, યજ્ઞ કરવાથી નથી થતું, યોગ કરીએ છતાં પણ નથી થતું, વેદોનું અધ્યયન કરીએ તો પણ નથી થતું, તો કોને થાય છે અને થાય છે તો કેવી રીતે થાય છે? કોને થાય છે? એકાંતિકે હિ ભક્તવરે હિ, એકાંતિક ભક્તો છે એ ભક્તોની અંદર પણ જે શ્રેષ્ઠ છે, ભક્તવર, એને જ દર્શન થાય છે. અને કેવી રીતે થાય છે? તો અનન્યયા ભક્ત્યા હિ, અનન્ય ભક્તિ દ્વારા જ એ ભગવાનનું દર્શન શક્ય છે. બીજી કોઈ પણ રીતે ભગવાનનું દર્શન થતું નથી. કારણ કે આપણે 10 કરોડ અબજનું દાન કરીએ, 100 કરોડ અબજનું, તો આપણને એટલું તો થાય કે મેં કર્યું, એવું કોઈએ ન કર્યું, હું જેટલું દાન આપું છું એટલું. કદાચ આપણે બોલીએ નહીં, પણ અંદરથી જીવાત્માની એવી વૃત્તિ છે ને, એટલા સંસ્કારો એવા છે કે કાંઈક આપણે સારું કરીએ એટલે એમ તરત થાય કે નહીં મેં કર્યું. યજ્ઞ કરીએ તો પણ એમ થાય, કેટલી કલાકો સુધી બેસવાનું, એમને તો થતું નથી. અને અત્યારે માન લ્યો કે યજ્ઞ કરીએ તો અત્યારે આનંદ આવે, કેમ? કારણ કે ઠંડી છે, એટલે થોડું થોડું શરીરને સુખ આવતું જાય, એટલે ભગવાનમાં વૃત્તિ રહેતી હોય તો સાથે સાથે શરીર સુખમાં થોડીક વૃત્તિ જોડાય. એટલે આ બધું કરીએ તો તો પણ ભગવાનમાં જે અનન્ય ભક્તિ થવી જોઈએ એવી નથી થતી. હા, એવું નથી કે દાન ન કરવું. દાન કરીએ, યજ્ઞ કરીએ, પણ કઈ રીતે? અનન્ય ભક્તિથી કરીએ તો અવશ્ય ભગવાનના દર્શન થાય. ભક્તિ સ્તવ અસ્તિ મયી અનન્યયા. તો હવે નારદજીને દર્શન થશે કે નહીં થાય? તો ભગવાન કહે છે, તમારે અમારે વિશે અનન્ય ભક્તિ છે, અને એ ભક્તિ પણ જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મથી યુક્ત છે. માટે તમને તદ દર્શનમ આપશ્યસિ, તમને તે ભગવાનના દર્શન થશે. જે દર્શન મોટા મોટા સુરેશ્વરાદ્યેહી અપી દુરાપમ, મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, તેના દર્શન દુર્લભ દેવને રે. આપણા નંદ સંતોએ કીર્તનોમાં આ તમામ સત્શાસ્ત્રોના સારને વણી લીધો છે. ત્વદીય ભક્ત્યા અતિતરામ પ્રસન્નઃ. નારદજી, નારદજીની અનન્ય ભક્તિ તો છે, પણ ભગવાન એનાથી રાજી છે કે નહીં? તો કે અતિતરામ પ્રસન્નઃ, અમે તમારા ઉપર તમારી ભક્તિથી અતિશય પ્રસન્ન છીએ. માટે તદ ઈક્ષણાય જ્ઞાપયામી, એ ભગવાનના દર્શન કરવા માટે અમે આજ્ઞા કરીએ છીએ કે તમે ભગવાનના દર્શન કરવા માટે જાઓ. સીતાંતરીપમ વ્રજ. ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે વર્તતા એવા શ્વેત દ્વીપ ધામમાં તમે જાઓ. તે અયમ મનોરથ સેત્સ્યતિ. હે વિપ્રવર્ય, હે વિપ્રવર્ય નારદજી, ત્યાં તમારો મનોરથ અવશ્ય સેત્સ્યતિ, અવશ્ય સિદ્ધ થશે. સ્કંદ ઉવાચ. શ્રુત્વેતિ વાચમ પરમેષ્ટિ પુત્ર સોપ્ય ચયિત્વા તમ ઋષિમ પુરાણમ ખમુત્પપાતો તમ યોગયુક્ત તતો ધીમેરો સહસા નિપેતે. પરમેષ્ઠી પુત્ર, પરમેષ્ઠી પિતા નનઃ. બ્રહ્માજીના પુત્ર એવા નારદજીએ આ વચનો સાંભળા એટલે તરત જ ભગવાન ખૂબ જ રાજી થયા, આનંદ થયો. આનંદથી ભગવાનનું પૂજન કરી ખમ એટલે કે આકાશ, આકાશની અંદર ઉડ્યા. કારણ કે અષ્ટાંગ યોગની સિદ્ધિ હતી. કેવું સારું, નો વિઝાનું ટેન્શન, નો પૈસા ભરવાનું ટેન્શન, ફ્લાઇટ મોડી પડે એનું પણ ટેન્શન નહીં. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા જેવો છે. અષ્ટાંગ યોગની સિદ્ધિથી તરત જ આકાશમાં ઉડ્યા અને ઉડતા ઉડતા સહસા અધિમેરો મેરુ પર્વત ઉપર આવ્યા. મેરુ પર્વત ઉપર એક મુહૂર્ત એટલે કે બે ઘડી, એક ઘડી એટલે 24 મિનિટ, એટલે કે 48 મિનિટ નારદજી ત્યાં ઊભા રહ્યા. મેરુ પર્વતના શિખર ઉપર ઊભા છે અને ચારે બાજુ આમ દ્રષ્ટિ કરે છે ને જુએ છે, અને જુએ ત્યાં આ શું? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ, દશે દિશાઓની અંદર ક્ષીર સમુદ્રના ઉત્તર તીરે એક અતિશય પ્રકાશમાન, અતિશય તેજથી યુક્ત શ્વેત દ્વીપ એના દર્શન થયા. બધી જ બાજુ આ દશે દિશાઓની અંદર તેજ, તેજ અને તેજ છે. અને એ તેજ આપણે જેમ સૂર્યની સામે દ્રષ્ટિ કરીએ થોડીક વાર જ જોઈ શકીએ એવું દાહક નથી, અતિશય શીતળ છે. એના દર્શન થયા ત્યાં અતિશય વિશાળ અનેક પ્રકારના વૃક્ષો છે. કયા કયા વૃક્ષો છે? તો આંબાનું વૃક્ષ છે, અને એ આંબામાં પણ કેરીઓ હોય એવું નહીં, રસાળ કેરીઓ. અને એ એટલી બધી રસાળ છે કે એ કેરીના ભારથી આંબાનું વૃક્ષની ડાળીઓ એ નમી ગઈ છે. આંબાના વૃક્ષ છે, આહનના વૃક્ષો, કહેતા કે આસોપાલવના વૃક્ષો, કદમના વૃક્ષો, લીમડાના વૃક્ષો, બિલીના, મહુડાના, દેવદારુના, પીપળાના, વડના, ખાખરાના, ચંદનના, અનેક પ્રકારના ત્યાં વૃક્ષો છે. બીજું શું શું છે? માત્ર વૃક્ષો હોય એવું નહીં, મોગરાની, જાયની, ચંપા, ચમેલી વગેરેની અનેક પ્રકારની વેલીઓ છે. વળી એ શ્વેત દ્વીપ કેવો છે તો અનેક કલ્પ દ્રુમાહા, અનેક, એક, બે, ત્રણ, ચાર, પાંચ નહીં, સો, બસો, ત્રણસો નહીં, અનેક પ્રકારના કલ્પ વૃક્ષોનો સમૂહ ત્યાં છે. એક આવી જાય તો કામ થઈ જાય. પેલી પ્રાર્થના એ કરીએ કે કોરોના જલ્દી દૂર કરો. અનેક પ્રકારના કલ્પ વૃક્ષો છે અને આ બધા કલ્પ વૃક્ષોની ઉપર હંસાદી બિહી પક્ષી વરેહી, હંસ, પોપટ, મોર, મેના આદિ અનેક પક્ષીઓ એ ત્યાં સદાયને માટે કલરવ કરે છે. અને એ બધા જીવો એ કોણ છે? સર્વેપી જીવાહા યત્ર મુક્તા વસંતી સ્થાવર જંગમાશ્ચ. સ્થાવર જંગમ, અત્યાર સુધી જે જે વૃક્ષોનું વર્ણન આવ્યું, જે પક્ષીનું વર્ણન આવ્યું, જે વેલીનું વર્ણન આવ્યું, ત્યાં નાના નાના જીવાત હોય તો સ્થાવર જંગમ સર્વ જીવ પ્રાણી માત્ર મુક્તા વસંતી, મુક્તો જ એવા સ્વરૂપે થયા છે. એટલે એ બીજા કોઈ વૃક્ષો નહીં, પરંતુ કોણ છે? એ મુક્તો છે. તમ વિક્ષમાણે તેન દ્રષ્ટા ભક્તો તમા શ્રી પુરુષોત્તમસ્ય. અને શ્રી પુરુષોત્તમ ભગવાનના એ બધા સ્થાવર જંગમ તો છે જ, પરંતુ સાક્ષાત ભગવાનના જે મુક્તો, જે આપણી જેવા લાગતા હોય પણ આપણી જેવા હોય નહીં એવા ઉત્તમ ભક્તો, એના દર્શન નારદજીએ કર્યા. એ મુક્તો કેવા છે? અતિન્દ્રિયાહા, આપણી જેવા કોઈ પણ વાહક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ, શ્રોત્ર, ત્વક, ચક્ષુર, રસના અને ઘ્રાણ, આ એક પણ પ્રકારની ઇન્દ્રિયો એ મુક્તોને નથી. એ અતિન્દ્રિય છે. એ એક પણ પ્રકારના પાપ એની અંદર નથી. નિર્ગત સર્વ પાપાહા, નિષ્પંદહીનાહા, અતિશય સુગંધયુક્ત શરીર છે, પરસેવાએ રહિત છે, ક્યારેય પણ એમને પરસેવો વળતો નથી. કોઈ મુક્તોને બે ભુજા છે, કોઈ મુક્તોને ચાર ભુજા છે, કોઈ મુક્તો એને આઠ ભુજા છે. શ્વેતાહા, અતિશય શ્વેત વર્ણવાળા છે. નવનીર ધાભાહા, મહારાજનો જેવો ઘનશ્યામ વર્ણ છે એવી જ રીતે મહારાજના સાધર્મ્યપણાને, અક્ષરના સાધર્મ્યપણાને પામેલા એ મુક્તો, એનો વર્ણ એ આકાશની અંદર જ્યારે મેઘ વરસવાની શરૂઆત થવાની હોય ને નવીન વાદળું હોય, એ નવીન વાદળાનો જેવો વર્ણ હોય, નવનીરદ, નીરદ એટલે વાદળું, એનો જેવો આભ, એના જેવી વર્ણ એ આ મુક્તોનો છે. પદ્મછદક્ષાહા, અતિશય પ્રફુલ્લિત કમળ દળ, અતિશય સૌમ્ય અને વિશાળ નેત્રો વાળા છે, ન્યૂન અધિકપણાએ રહિત એવા સમાન ગાત્રો વાળા છે, અતિશય દિવ્ય અંગોએ યુક્ત છે, સુસારાહા, અતિશય સમ્યક સાર એટલે કે બળ વાળા છે. આપણે ધક્કો મારીને પડી જાય એવા નહીં. અત્યારે તો કદાચ ભગવાનના ભગત તપ કરતા હોય, કોઈ ધક્કો મારે પડી જાય એવા હોય, પણ ત્યાં એવો ભેદ રહેતો નથી. એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ભક્તો એ તો બ્રહ્મની મૂર્તિ છે. અહીંયા કદાચ કોઈ કાંખે દેખતું ન હોય, કદાચ કોઈને પગ ન હોય, પણ ત્યાં એવો ભેદ નથી. સુસારાહા, સદા કિશોરાહા, સદાયને માટે કિશોર અવસ્થા છે. સામુદ્રિક શાસ્ત્રની અંદર જે જે શુભ ચિહ્નો કયા છે, તમામ શુભ ચિહ્નોથી યુક્ત છે. સરોજ રેખાંકિત પાણી પાદાહા, કમળના જેવી અતિશય, કમળની અંદર કેમ આમ એકદમ લાલાશ પડતી ઝીણી ઝીણી રેખાઓ હોય, એવી રેખાઓ એમના પગમાં અને હાથના તળા હોય એમાં છે. ષડુર્મી હિનાહા, ક્ષુધા, પીપાસા, શોક, મોહ, જરા, મૃત્યુ, આ છ પ્રકારની ઉર્મીઓએ રહિત છે. અત્યારે તો આપણને તરસ લાગે છે, એકાદશી ઉપવાસ કરીએ તો એમ થાય કે થોડીક ભૂખ, થોડુંક જળ ધરાવીએ તો સારું, પણ જ્યારે આવી રીતે ઉપાસના કરતા કરતા નિર્વાસનિક થઈશું ત્યારે ક્ષુધા નહીં લાગે, પીપાસા નહીં હોય, શોક, મોહ, જરા, મૃત્યુથી આપણે રહિત થશું. દુઃખરૂપ દેહ સ્વભાવો છે એ તમામ પ્રકારના સ્વભાવોથી રહિત છે અને સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી છે. શ્વેત વસ્ત્રોને ધારણ કર્યા છે, અતિશય શાંત સ્વભાવ વાળા છે અને નખ શિખ પર્યંત સદાયને માટે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. અતિન્દ્રિયા નિરાંતકા અનિષ્પંદા સુગંધિન કેતેન રા કથમ જાતા તાદૃશા કાચત ગતિ. સાવર્ણી ઋષિને પ્રશ્ન થયો. કાર્તિક સ્વામી બધું વર્ણન કરે છે કે આવા મુક્તો છે, એટલે પ્રશ્ન થયો કે આ અતિન્દ્રિય અનિષ્પંદા પરસેવાય રહિત અતિશય સુગંધી યુક્ત આ મુક્તોનું તમે જે વર્ણન કર્યું કે તે નરહ એ મુક્તો કોણ છે? કથમ તાદૃશ જાતા, એ મુક્તો એવા કઈ રીતે થયા? એવી એને શું સાધના કરી કે એવા થયા? કાચ તદ ગતિ, એ મુક્તોની ગતિ શું થશે? અને શ્વેત દ્વીપ તો ક્યાં આવેલો છે? આ ધરાતલે, આ પૃથ્વીના તળ ઉપર આવેલો છે. તો આ તો માયિક લોક છે. માયિક લોકની અંદર અતિન્દ્રિય એવા મુક્તો કઈ રીતે હોઈ શકે? તદવાસિનામ કથમ પ્રોક્તા અતિન્દ્રિયતા, કેવી રીતે અતિન્દ્રિય હોઈ શકે? કારણ કે તમે જે જે લક્ષણોનું વર્ણન કર્યું, જે મુક્તોનું વર્ણન કર્યું, એવા મુક્તો સચ્ચિદાનંદ રૂપિણી અક્ષરે ધામની, સચ્ચિત અને આનંદ રૂપ એવા અક્ષરધામ સિવાય બીજે ક્યાંય ન હોય, નહીં તરે બીજે ક્યાંય ન હોય. તો તમે જે મુક્તો કહ્યા એ શ્વેત દ્વીપ ધામ, કે જે આ લોકની અંદર છે, પૃથ્વી લોક ઉપર જ છે ઓ શ્વેત દ્વીપ, આપણને નથી દેખાતો, અતિન્દ્રિય છે. એટલે એવો જે શ્વેત દ્વીપ ધામ, એની અંદર રહેલા મુક્તો, એ અક્ષરધામની અંદર રહેલા મુક્તો જેવા કઈ રીતે હોઈ શકે? એ તમે સંશયમ છિંધી, મારો આ સંશયને તમે દૂર કરો. છિંધી એટલે એવો દૂર કરો કે આજ પછી કોઈ દિવસ આવો સંશય એ ક્યારેય પણ ઉઠે નહીં. પરમ કૌતુલમ કૌતુહલમ મે, મને ખૂબ જ આશ્ચર્ય વર્તે છે કે આવું કઈ રીતે હોઈ શકે. તમે તો કથાના સારને જાણનારા છો, માટે તમારા શરણે આવેલા એવા મને મારો આ સંશયને તમે દૂર કરો. સ્કંદ ઉવાચ, એકાંતોપાસનેનેવ પ્રાકલ્પે શુરમાપતે યે બ્રહ્મ ભાવમ સંપ્રાપ્તા અજરા અમરતામ ગતા. કઈ રીતે થયા? અત્યારે વૈવસ્વત બ્રહ્માજીનો એક દિવસે કલ્પ કહેવાય, અત્યારે 26મો કલ્પ ચાલે છે. અષ્ટાવિંશતિ તમે કલિયુગે, 28મો કળિયુગ છે. એટલે મેં વાંચ્યું ત્યારે 26મો કલ્પ હતો. એટલે 28મો અત્યારે કળિયુગ ચાલે છે. તો પ્રાકલ્પે શું, એ પૂર્વ કલ્પોની અંદર રમાપતે હે એકાંત ઉપાસને, ભગવાનના રમાપતિ એની એકાંતિક ઉપાસનાથી એ બધા જ મુક્તો હતા, એ બધા જ હતા. એને બ્રહ્મ ભાવમ સંપ્રાપ્ત, એ બ્રહ્મ ભાવને પામી ગયા છે. અક્ષરાખ્યા એટલે એનું નામ શું? તો કે એ અક્ષરધામના મુક્તો છે. કેવી રીતે પામ્યા? એકાંતિક ઉપાસનાથી. એનું નામ શું છે? તો કે અક્ષરધામના એ મુક્તો છે. અને અત્યારે એ શ્વેત દ્વીપ ધામની અંદર શા માટે આવ્યા છે? તો કે વાસુદેવમ સેવિતુમ, ભગવાનની સેવા કરવા માટે આવ્યા છે. સાંખ્ય યોગ, સાંખ્ય અને યોગ દ્વારા જ્યારે ભગવાનનું નિરૂપણ કરવામાં આવ્યું, એ સમયે ભગવાન કાળા છે, ધોળા છે, લાંબા છે, કેવા છે ભગવાન, એનું સાક્ષાત્કાર જ્ઞાન ન થયું. અનુમાન પ્રમાણે કરીને થયું કે ભગવાન આવા છે, આવા છે, આવા છે. અને એ સાક્ષાત્કાર જ્ઞાન થાય એના માટે સ્વયં વાસુદેવ ભગવાને પંચરાત્ર શાસ્ત્રની રચના કરી. અને મહારાજે વર્તાલના બીજા વચનામૃતમાં એનો ઉલ્લેખ કર્યો કે વાસુદેવ ભગવાને જે પંચરાત્ર શાસ્ત્ર કર્યું છે એમાં શું વર્ણન છે? તો કે સદાયને માટે ભગવાનનું સ્વરૂપ કેવું? તો કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એવા ભગવાન અક્ષરધામની અંદર સદા કિશોર મૂર્તિ, સદા દિવ્ય મૂર્તિમાન થકા વિરાજમાન છે. અને એ જ ભગવાન શ્વેત દ્વીપની અંદર ત્યાંના મુક્તોને 5 વખત પોતાનું દર્શન આપે છે. એટલે મહારાજ એ મુક્તોને દર્શન આપવા માટે આવ્યા હોય શ્વેત દ્વીપની અંદર, તો અક્ષરધામમાં જે મુક્તો છે એમને એવો સંકલ્પ થાય કે મહારાજ અહીંયા નથી, અમારે સેવા કોની કરવી, એટલે એ બધા અક્ષર મુક્તો એ ભગવાનના દર્શન કરવા માટે, એમની સેવા કરવા માટે શ્વેત દ્વીપની અંદર આવ્યા છે. અને એ મુક્તોના દર્શન નારદજીએ કર્યા. હવે પ્રાપ્તે પ્રલય કાલે તું પુનઃ અક્ષરધામની કાચ તત ગતિ, એ બધા મુક્તોની ગતિ શું, તો કે જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે એ બધા મુક્તો અક્ષરધામમાં જશે, કારણ કે એને કાળનો ભય નથી, એને માયાનો ભય નથી. કાળ જેનાથી કંપે છે પણ જે કાળથી કંપતા નથી એવા છે, માટે એ બધા મુક્તો જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે અક્ષરધામમાં જશે. અત્રાપી પુરુષાયે તું માયા જાતા અતઃ ક્ષરાહા. એમ થાય કે શું એ મુક્તો જ પ્રલયકાળમાં અક્ષરધામમાં જઈ શકે, તો કે એવું નથી, માયા જાતા અતઃ ક્ષરાહા, માયાથી ઉત્પન્ન થયેલા. આમ તો આત્માનો ક્યારેય પણ જન્મ થતો નથી, પરંતુ માયાના 24 તત્વમય દેહના સંબંધને લીધે આત્માનો જન્મ કહેવાય છે, એટલા માટે એ નાશવંત છે એમ કહેવાય, બાકી એ તો અવિનાશી છે. માયા જાતા અતઃ ક્ષરાહા એટલે કે ક્ષર ભાવવાળા જે જે પણ કાંઈ આત્માઓ છે એ પણ સાધને હિ જાયંતે તાદૃશાહ કિલ, એ પણ જો સાધનો કરે તો એ પણ એવા થઈ શકે છે. એટલે આપણે એવા ન થઈ શકીએ એવું નહીં, આપણે પણ પ્રલયકાળ આવે એ પહેલાં જ આયુષ્ય પૂરી થશે ત્યારે મહારાજના ધામમાં જઈ શકીશું. કન્યા વિદાયનો પ્રસંગ હોય ત્યારે સાહિત્યકારોએ એ કન્યા હોય એની વિદાય વેળાએ જે કન્યા વિદાય લેતી હોય ને એની બે ઉપમા આપી છે. કન્યા વિદાય લેતી હોય એ વખતે એની એક આંખમાં આંસુ હોય અને એક આંખ એની હસતી હોય. એક આંખમાં આંસુ એટલા માટે કારણ કે પોતે જેની સાથે રહેલી છે મા બાપને હવે છોડીને જવાનું છે, બીજી આંખ હસતી હોય કારણ કે નવા મા બાપ એની એને સેવા કરવા મળશે. એ દીકરી જ્યારે વિદાય લેતી હોય ત્યારે એમની મા એને ઉપદેશ આપે છે કે હે દીકરી, તારે તારા પતિની સરખી રીતે સેવા કરવાની છે, અને એ સેવા કરવા માટે અત્યારે હું તને 16 શણગાર સજાવું છું. કરલે શિંગાર ચતુર અલબેલી, પતિ કે ઘર જાના હોગા, નાહલે ધોલે શીશ ગુથાલે, ફિર વહાં સે નહીં આના હોગા. હે દીકરી, અત્યારે તું મંજન હાર તંબોળ ગળું બંધ કંકણ ચૂડા નેપુર અણવટ ઝાંઝર વગેરે 16 શણગાર સજી લે, કારણ કે તારા પતિની સેવા કરવા માટે જવાનું છે. જો તું આ 16 શણગાર સજીશ તો સારી રીતે સેવા કરી શકીશ. એવી જ રીતે પરમ પતિ જે ભગવાનને પરણીને આપણે ક્યારેય પણ નાશ નહીં થવું પડે, જે આપણા પતિ છે એનો પણ ક્યારેય નાશ નથી થતો, એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમને વરવા માટે જ્યારે આપણે નીકળ્યા છીએ, એમની અખંડ સેવામાં જ્યારે આપણે રહેવું છે, ત્યારે સંતો પણ આપણને 16 શણગાર પહેરાવતા શીખવાડે છે. એ 16 શણગાર કયા કયા કયા શણગાર આપણે અક્ષરધામમાં માટે સજવાના છે આ લોકની અંદર, એ શણગારોનું વર્ણન, એ સાધનોનું વર્ણન હવે કરે છે. અક્ષરધામની પ્રાપ્તિના સાધનો શું એનું વર્ણન વાસુદેવ મહાત્મ્યમાં કર્યું, એટલા માટે મહારાજને આ ગ્રંથ ખૂબ પ્રિય છે. અને 6 સાધન તો એવા છે કે જે મહારાજે અંતેના 24માં વચનામૃતમાં કહ્યા એ જ છે. અહિંસા, સ્વધર્મ, તપ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને સાધુનો સમાગમ, આ 6 સાધનો એકદમ એક પણ શબ્દનો ફેર નહીં એવી રીતે વાસુદેવ મહાત્મ્યથી મહારાજને મળ્યા, એટલા માટે આ ગ્રંથ પ્રિય છે. બીજા જે સાધનો છે એ મહારાજે બીજા વચનામૃતોમાં કહ્યા છે. તો મહારાજના ધામમાં જવા માટે પહેલું સાધન શું, પહેલો કયો શણગાર આપણે સજવાનો છે, તો કે અહિંસા. અહિંસા એટલે સર્વદા કાયેન મનસા વાચા સર્વદા પ્રાણ અત્યાયાદિ સંકટ કાલે અપી સ્થાવર જંગમાદી સર્વ પ્રાણીનામ અનભિદ્રોહ પીડન બુદ્ધિ રાહત્યમ એવ અહિંસા. સદાયને માટે કાયાથી વાણીથી મનથી પ્રાણાત્યયાદી સંકટ કાલે અપી કદાચ આપણા પ્રાણનો નાશ થતો હોય તો પણ સર્વ પ્રાણીનામ અનભિદ્રોહ કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો, કોઈને પણ મન કર્મ વચને પીડા ન પહોંચાડવી એ અહિંસા છે. અહિંસા ખૂબ સૂક્ષ્મ છે. કદાચ આપણે કોઈની હિંસા કરીએ તો સામાન્ય જ પીડા થાય એવું નથી. આપણી અંદર પણ દ્વેષ ભાવ અને ક્રૂરતા ઇત્યાદિક મલિન વૃત્તિઓ એ આપણામાં આવે છે, જેથી આપણાની આત્માની ઉન્નતિ એમાં ખૂબ મોટું વિઘ્ન થાય છે. પછી કોઈ ધર્મમાં છૂટ ન લે એના માટે શાસ્ત્રોની અંદર એવું કહ્યું કે જાતિ દેશ કાલ સમય અનવચ્છિન્નાઃ સાર્વભૌમાઃ મહાવ્રતમ, કે કદાચ કોઈને એવું થાય કે અમારી જાતિગત સંસ્કારો છે, પરંપરા છે તો અમે હિંસા કરીએ તો એ ચાલે. જેમ કે કોઈ માછીમાર એવું નક્કી કરે કે અમે માછલીની જ હિંસા કરીશું, બીજા કોઈ પ્રાણીની હિંસા અમે ન કરીએ તો એ અમારા જાતિનો ધર્મ છે માટે અમે અહિંસાનું પાલન કર્યું કહેવાય, તો અહીંયા ના પાડી દીધી કે એવું ન ચાલે. કોઈ એવું નક્કી કરે કે તીર્થ ક્ષેત્રની અંદર આવીને અમે હિંસા નહીં કરીએ ને બીજા સ્થાનોમાં કરીશું તો એવું પણ ન ચાલે. કોઈને એવું થાય કે એકાદશી હરિજયંતી પૂનમ એ દિવસે અમે હિંસા નહીં કરીએ ને બીજા દિવસે કરીશું તો એ પણ ન ચાલે. આવી રીતે હિંસા જો કરીએ એમાં છૂટછાટ આપણે લઈ લેતા થઈએ તો એ ન ચાલે. ક્ષત્રિય ભક્તો હોય તો એમને પણ યુદ્ધ કરવા સમયે જ હિંસા કરવાની છૂટ છે, એ વિના એ પણ ક્યારેય કોઈની હિંસા ન કરી શકે. હણ એને હણવું એનું પાપ ન ગણવું આવી લોક પ્રચલિત કહેવત છે, કે કોઈ આપણને એક લાફો મારે તો સામે એક મારવો તો એમાં દોષ ન કહેવાય, તો એવી હિંસા પણ કરવાની ના પાડી છે. ક્ષત્રિય ભક્ત હોય એને દેવ અને બ્રાહ્મણ માટે પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો દેવ અને બ્રાહ્મણનું નામ આપી એમને પણ ક્યારે હિંસા ન કરવી એવું કહ્યું છે. હિંસા કરી શકે ક્યારે, તો કે આતતાઈ કર્મ કરનારા કોઈ હોય ત્યારે જ એ હિંસા કરી શકે. આતતાઈ કર્મ એટલે અશ્વત્થામા પાંડવોના 5 દીકરા ભર ઊંઘમાં સૂતા હોય અને એને મારી નાખે, આતતાઈ કર્મ કહેવાય. બ્રહ્માસ્ત્ર છોડી ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવાનો પ્રયત્ન કરે એ તો એના કરતા પણ આતતાઈ કર્મ કહેવાય. એવા કેટલા 8 પ્રકારના આતતાઈ કર્મો છે જેનાથી રક્ષણ કરવા માટે કદાચ ક્ષત્રિય ભક્ત એને મારી નાખે ને સામેવાળાને તો પણ એ હિંસા નથી. 8 પ્રકાર કયા? તો કે સામેથી હથિયાર લઈને કોઈ પોતાને મારવા માટે આવતું હોય અને ત્યારે મારે તો વાંધો નહીં, કોઈ ઝેર આપીને કોઈને મારી નાખતું હોય, બીજું, ત્રીજું કે કોઈ આગ લગાડતું હોય વિના વાકે, કોઈ શાપ આપવા માટે તૈયાર થયું હોય, કોઈ એવા મલિન મંત્રોનો અભિચાર કરી અને મૂઠ કોઈ ઉપર નાખી અને એની સાધનાને ખંડિત કરતું હોય, કોઈ રાજા પાસે ખોટી ચાડી કરતું હોય, કોઈ પોતાની સ્ત્રી બીજાને વેચતા હોય તો પણ એની હિંસા કરે તો વાંધો નહીં, અને રાત્રિ દિવસ જે બીજાના છિદ્રને જોયા કરે એની પણ એ હિંસા કરી શકે છે. આ 8 પ્રકારના આતતાઈ હોય એની હિંસા કરવાની ક્ષત્રિય ભક્તોને છૂટ છે. આપણને તો એમ થાય કે આપણે પણ અહિંસાનું પાલન કરીએ છીએ. મહારાજની આજ્ઞા છે કે કશ્યાપિ પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામ કે સૂક્ષ્મ યુકા મત કુણા દે રપી બુદ્ધ્યા કદાચન. સૂક્ષ્મ એવા માખી મચ્છર જીવાતો એને પણ આપણે ક્યારેય મારતા નથી, એટલે આપણે અહિંસાનું પાલન કરીએ છીએ. પણ યથાર્થ અહિંસાનું પાલન આપણે ક્યારે કર્યું કહેવાય? એવું કયું લક્ષણ છે કે જેનાથી એવું સાબિત થાય કે આપણામાં અહિંસા નામનો ગુણ એ સિદ્ધ થયો છે? તો કે અહિંસા સિદ્ધો તત્સન્નિધો વેર ત્યાગ. જ્યારે આપણા અંદર અહિંસા નામનો ગુણ સિદ્ધ થઈ જાય ત્યારે આપણી આજુબાજુમાં રહેલા ખાલી થોડા નહીં, બધા જ એની અંદર રહેલી જે વેર વૃત્તિ છે એનો નાશ થઈ જાય ને, ત્યારે આપણા અંદર અહિંસા નામનો ગુણ છે ને એમ. મહાવીર સ્વામી એ ધ્યાન કરતા હતા, ધ્યાન પૂરું થયું અને એક પક્ષી એ આંખો ખોલી, એટલે આંખો ખોલીને એટલે ડર લાગ્યો અને પક્ષી એ ઝાડ ઉપરથી ઉડી ગયું. મહાવીર સ્વામીને નક્કી થયું કે હજી મારી અહિંસા એ અધૂરી છે, કારણ કે મારાથી આ પક્ષીને ડર લાગ્યો. આપણાથી જ્યાં સુધી કોઈને ડર લાગે છે, આપણા સાનિધ્યમાં આજુબાજુ રહેલા મનુષ્યોની વેર વૃત્તિ જ્યાં સુધી નાશ નથી પામતી ત્યાં સુધી અહિંસાની એ આપણામાં સિદ્ધિ નથી થઈ એવું કહેવાય. આ તો પાતંજલ યોગ દર્શન પ્રમાણે એક યોગીનું લક્ષણ કહ્યું છે, પરંતુ આપણને તો મહારાજનો યોગ છે એના કરતાં પણ મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. અને મહારાજે પોતાના જીવન દ્વારા એ દેખાડ્યું. મહારાજ કમલેશ્વર મઠના મહંત પાસે એમની બહાર ઊભા હતા, બહાર વૃક્ષ નીચે બેઠા હતા, ત્યારે આવીને એમણે કહ્યું કે રાત્રે સિંહ આવે છે, માટે અત્યારે તમે અંદર આવી જાઓ. મહારાજ કહે, મૃત્યુ અને જન્મ એ તો ભગવાનના હાથમાં છે, અમને કોઈનો ડર નથી. મહારાજની એવી અહિંસક વૃત્તિ હતી કે સિંહ જ્યારે સામે આવ્યો, એક નજર થઈ તરત જ સિંહની અહિંસક વૃત્તિ હતી, વેર વૃત્તિ હતી, એ હણાઈ ગઈ, એ પણ શાંત થયો. નર નારાયણ ભગવાન એમના આશ્રમની અંદર ક્યારેય પણ કોઈ પ્રાણી હિંસા નથી કરતું. સિંહ અને નોળીઓ સાથે રહે છે, જેને જન્મથી સિંહ અને સાપ સોરી નોળીઓ અને સર્પ, નોળીઓ અને સર્પ સદાયને માટે સાથે રહે છે, જેને જન્મથી એકબીજા સાથે વેર વૃત્તિ છે. સિંહ અને હરણ એ બીજાને પણ એકબીજાને ભાયલા ન મૂકે, સિંહ હોય હરણને, તો એની એ હિંસક વૃત્તિ એ પણ આ ભગવાનના આશ્રમની અંદર હણાઈ ગઈ છે. એટલે નર નારાયણ ભગવાન એમણે પણ અહિંસા ધર્મને સિદ્ધ કરેલો છે. અમદાવાદની અંદર બાંધકામ ચાલતું હોય અને બાંધકામમાં કંઈક સર્પ નીકળે અને કોઈ વિદ્યાર્થી સર્પને મારી નાખે અને શાસ્ત્રીજી મહારાજ ઉપવાસ કરે, સ્વામીને એ વખતે એવું અનુસંધાન હશે કે હજી સુધી મારામાં અહિંસા ગુણની સિદ્ધિ નથી થઈ, એટલે જ આ વિદ્યાર્થીને આવું કરવાનું મન થયું હશે ને. એટલે અહિંસા એ આપણી આજુબાજુ જો કોઈ વેર વૃત્તિ વાળા હોય એની વેર વૃત્તિ નાશ પામે ત્યારે આપણામાં સિદ્ધ થયો કહેવાય. અને ગુરુ મહારાજ એમની પાસે આપણે જ્યારે જઈએ ને, અરે ગમે એવું કોઈ સાથે આપણે અણ બનાવ બેનો હોય, પણ સ્વામી પાસે જઈએ ત્યારે શાંતિ થાય, સંતો પાસે આવીએ ત્યારે શાંતિ થાય, ત્યારે લાગે કે નહીં ખરેખર આ ગુણ એ સિદ્ધ થયો છે. એટલે પહેલો શણગાર છે અહિંસા. ખૂબ સૂક્ષ્મ રીતે આપણે શાસ્ત્રોક રીતે જે વાત કરી એવી રીતે આ ગુણને આપણા જીવનમાં સિદ્ધ કરીએ તો અક્ષરધામની આપણને પ્રાપ્તિ થાય. બીજો ગુણ કહ્યો કે તપ. શાસ્ત્ર ભોગ વિહિત સંકોચ. શાસ્ત્રમાં જે જે પણ ભોગ ભોગવવાના કહ્યા છે એમાંથી પણ આપણે સંકોચ કરીએ તો એ તપ છે. કાલે એકાદશી છે, ફરાળ કરવાની છૂટ છે, અને છતાંય આપણે ઉપવાસ કરીએ, આપણું તપ છે. બીજો શણગાર છે તપ. આ સ્થૂળ તપ થયું અને સૂક્ષ્મ તપ ગોપાળાનંદ સ્વામીએ વાતોની અંદર કહ્યું કે સદાયને માટે ભગવાનનું ચિંતન કરવું એ સૂક્ષ્મ તપ છે. કદાચ સ્થૂળ ન કરી શકતા હોય તો સૂક્ષ્મ તો કરવું, પણ સ્થૂળ તપ કરે ને તો સૂક્ષ્મમાં ખૂબ ફાયદો થાય, એટલા માટે સ્થૂળની જરૂર છે. ત્રીજું કહ્યું કે સદાચાર પાલનરૂપ સ્વધર્મ. અમેરિકાની કોઈને ગ્રીન કાર્ડ જોતું હોય તો એને ચોરી કરેલી ન હોવી જોઈએ, ટૂંકમાં એના કેસ આવા પ્રકારના વ્યભિચાર, કેફી, અમુક પ્રકારના જે પ્રોહેબિટેડ કેફી દ્રવ્યો છે એનાથી એણે એવી વૃત્તિ ન કરેલી હોવી જોઈએ, એનો ગુનો એની નોંધ એની ફાઇલમાં ન હોવી જોઈએ. આવા અનેક પ્રકારના કડક નિયમો છે. એક અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે જો આ કડક નિયમોનું પાલન કરવું પડતું હોય તો અક્ષરધામની અંદર જવા માટે પણ ધર્મ તે ધર્મસૂતના વચન, મહારાજના જે જે વચનો છે એનું 100% આપણે પાલન કરીએ. કારણ કે ધર્મ વિનાની ભક્તિ એ વિધવા ભક્તિ છે અને ભગવાનની પ્રાપ્તિ એ તો અનન્ય ભક્તિ દ્વારા થાય છે, વિધવા ભક્તિથી નથી થતી. માટે ત્રીજો શણગાર છે સ્વધર્મ, ચોથો ભગવાન વિના અન્ય વસ્તુ માત્રમાં અનાશક્તિરૂપ વૈરાગ્ય. બે અર્થ છે, વિગત રાગ યસ્માત ઇતિ વૈરાગ્ય, જેમાંથી સંપૂર્ણપણે આ લોકના વ્યક્તિ વસ્તુ પદાર્થમાંથી આસક્તિ રહિત થયો છે એ વૈરાગી કહેવાય, અને એનામાં જે છે એને વૈરાગ્ય કહેવાય. વિશેષેણ રાગ ઇતિ વૈરાગ્ય, વિશેષ પ્રકારે ભગવાનમાં રાગ હોવો એ પણ વૈરાગ્ય છે. મહારાજે જે શિક્ષાપત્રીની અંદર કહ્યું, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ છું, ભગવાન વિના અન્ય વસ્તુ પદાર્થ માત્રમાં અરુચિ એ ચોથો શણગાર છે વૈરાગ્ય. પાંચમું ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, ભગવાન સર્વના નિયંતા છે, સર્વના કર્મફળ પ્રદાતા છે, સર્વના અંતર્યામી છે, સર્વના કરતા છે. ભગવાનની અંદર 6 પ્રકારના ઐશ્વર્યો છે. સર્વના અંતર્યામી છે એટલે કે તમામ જીવ પ્રાણી માત્રાની અંદર એ જ બેઠા છે. સભા ચાલુ છે, કોઈ મચ્છર ઉડતું હોય તો એ મચ્છરની અંદર પણ છે અને આપણી અંદર પણ. મચ્છર આપણને કરડે તો એમ સમજવું કે પરમાત્માએ પરમાત્માનું લોહી પીધું. મહિમા સમજવા બેઠા છીએ તો ભગવાન અંતર્યામી છે એવું જ્ઞાન. 6 પ્રકારના ઐશ્વર્યો જે જ્ઞાન, શક્તિ, વીર, વીર્ય, બળ, તેજ, ઐશ્વર્ય, આ 6 પ્રકારના ઐશ્વર્યોથી યુક્ત મહારાજ છે. સર્વ કર્મના ફળ પ્રદાતા છે આવું મહાત્મ્ય જ્ઞાન. છઠ્ઠું કહ્યું કે આત્મ જ્ઞાનરૂપ દ્રઢ આત્મનિષ્ઠા. હું કોણ છું? શું આ હાથ છું? શું આ હાથ ઉપર, આ શરીર ઉપર જે રૂવાટી દેખાય એ હું છું? આંખ હું છું, બોલું એ હું છું, કોણ હું છું? હું આત્મા છું. માયાના જે પંચ વિષય, 3 ગુણ, 51 ભૂતનું ટોળું, એનાથી સદાયને માટે મારો આત્મા અલિપ્ત છે. એ તમામ વિકારો માયાના છે, મને જરા પણ અડતા નથી, હું આત્મા છું. આ આત્મ જ્ઞાનરૂપ દ્રઢ આત્મનિષ્ઠા. આવી રીતે 6 શણગારો આપણે આજે સજી લીધા. બાકીના જે 5 શણગારો છે એ આવતીકાલે આપણે સજીશું, ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારી અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે ત્યારે આ શણગારો એને સમજ્યા બાદ અમે સજી શકીએ, એટલી તમારા ચરણોમાં પ્રાર્થના કરીને વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહલા ભક્તજનો, ધનુર્માસની અંદર શ્રી વાસુદેવ મહાત્માની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. જેવી રીતે કોઈ સરિતા ખળખળ ખળખળ કરતી વહેતી જાય અને એ ગંગા નદી અનેક ગામની અંદર પસાર થઈ સૌ કોઈને પાવન કરતી જાય, એમ આજે સત્સંગરૂપી સરિતા વહેતી જાય છે અને આપણા હૃદય સુધી ટાઢક કરતી જાય છે. એ ગંગાનું પાણી જેમ અનેકને પાવન કરે, એમાં કથા સરિતાનું જલપાન જો આપણે કરી લઈએ તો આપણા આત્માને પણ તૃપ્તિ થાય. આજના દિવસે ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ અને ધનુર્માસના ધૂન પ્રસાદના મુખ્ય યજમાન તરીકે જેમણે સેવા આપી છે એ ભક્તોને હું યાદ કરું. પોતપોતાની જગ્યાએ ઊભા થજો જેથી સંતોની દ્રષ્ટિ પડે, ઠાકોરજીની દ્રષ્ટિ પડે અને આપ સૌ ભક્તોને પણ આશીર્વાદ મળે. યજમાન શ્રી રતિભાઈ ઠેસિયા અમેરિકા, તેમના પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં, ધનજીભાઈ કાનજીભાઈ વસોયા તેમના માતા પિતાની પુણ્યસ્મૃતિમાં, સુપુત્ર ડૉક્ટર હાર્દિક તથા બ્રિજેશ, સુરેશભાઈ પરસોત્તમભાઈ પાદરિયા, પ્રભુલાલભાઈ ચોટલિયા, ઘનશ્યામ પરસોત્તમભાઈ સાવલિયા, ચંદુભાઈ ડાયાભાઈ રૂપાપરા, મહેન્દ્રભાઈ છગનભાઈ ટંકારિયા, સુપુત્ર નારાયણભાઈના જન્મદિવસ નિમિત્તે અને સહયજમાન તરીકે ડૉક્ટર નિમેશભાઈ મુંગરા, મનસુખભાઈ ટાંક, અક્ષરનિવાસી મુકુંદભાઈ બ્રજલાલ બારભાયાની પુણ્યસ્મૃતિમાં હસ્તક દિનેશભાઈ ઝવેરી અને હિતેશભાઈ પાઘડાળ આ તમામ ભક્તોને મહારાજ ખૂબ સત્સંગ અને ભક્તિનું બળ આપે. જે કોઈ ભક્તો સભામાં હાજર હોય તો ઊભા થઈ સંતોને વંદન કરી દર્શન કરીને પછી ઓફિસમાંથી પ્રસાદી ગ્રહણ લેતા જજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.